મારે ત્યાં જન્માષ્ટમીની ઉજવાય ને બીજે ક્યાંય ઉજવાશે એવું તો છે નહીં. અલગ ઘરોની અંદર સેવાની પદ્ધતિમાં તફાવત ક્યાં પડે છે? એક તો એ જે ગુરુઘર છે કે વલ્લભ કુલનો જે પરિવાર છે ત્યાં, એ પરિવારના જે આચાર્ય વંશજો છે એમના ઉત્સવો, દાખલા તરીકે મારે ત્યાં મારા દાદા મારા પરદાદા એમના જે જન્મદિવસો છે એ અમારા પરંપરાની અંદર ઉજવાતા હશે. એ અહીંયા કોઈ બીજા ગુરુઘર છે એમાં એ ઉત્સવો ન ઉજવાતા હોય. પણ એ બધી શાખાઓ જ્યાંથી છૂટી પડી છે, ગુસાઈજીના 7 પુત્રો એના પછીથી જે શાખાઓ છૂટી પડી છે, તો 7 પુત્રો સુધી દરેકના માટે કોમન છે અમારા બધા માટે. એટલે 7 ઘર હોય કે 8 ઘર હોય કે 27 ઘર હોય વલ્લભ કુલના, એ બધા જ ઘરોમાં ગુસાઈજીના 7 પુત્રો સુધીના બધાના ઉત્સવો એક કોમન રીતે ઉજવાય છે, એમાં કોઈને મતભેદ નથી. પ્રભુ સંબંધી જેટલા પણ ઉત્સવો છે એ બધા કોમન રીતે ઉજવાય છે. એ વખતે શણગાર વસ્ત્ર વગેરેના પ્રકારો પણ લગભગ સમાન હોય છે, એમાં કોઈ ખાસ ફરક હોતો નથી. ફેરફાર ખાલી અહીંયા થતો હોય છે કે જ્યારે એ ઘરના બાળકોના પ્રાકટ્યોત્સવ કે જન્મદિવસ આવતા હોય એ અલગ અલગ હોય, એક વાત. બીજી વસ્તુ, સેવા પદ્ધતિમાં ફરક ત્યાં પડે છે કે જ્યાં સેવ્ય સ્વરૂપનો પ્રકાર અલગ હોય. જેમ લાલનનું સ્વરૂપ જેમને ત્યાં એ ગુરુઘરમાં સેવ્ય તરીકે બિરાજતું હોય, કોઈકને ત્યાં મદનમોહનજી યુગલ સ્વરૂપની સેવા હોય, કોઈને ત્યાં ચતુર્ભુજ શ્યામ સ્વરૂપની સેવાનો પ્રકાર હોય, તો એ જે સેવ્ય સ્વરૂપો જે જે ગુરુ પરંપરામાં બિરાજે છે ઘરોમાં, એમની સેવા પદ્ધતિ, એમના વસ્ત્ર શૃંગાર એ બધું થોડું થોડું અલગ પડે છે. દાખલા તરીકે યુગલ સ્વરૂપ હશે તો એમને ત્યાંની સેવા, હવે જોવાની વાત એ છે, વિષમતા એવી છે કે માની લો કે મારે ત્યાં, અમારે ત્યાં ઠાકોરજીની કૃપા છે, 5 જાતના સ્વરૂપ બિરાજે છે. ઠાળા સ્વરૂપ પણ છે, ચતુર્ભુજ સ્વરૂપ પણ છે, યુગલ સ્વરૂપ અમારે ત્યાં નથી બિરાજતા, લાલનના સ્વરૂપ પણ છે. તો અમારે ત્યાં એ દરેક સ્વરૂપના સંબંધી સેવાની વિધિ અમારે ત્યાં પ્રાપ્ત થાય. શ્યામ સ્વરૂપ નથી બિરાજતા, હવે જો શ્યામ સ્વરૂપ હોય તો એમની સેવા વિધિમાં શું લખેલું હોય કે પ્રતિદિન સ્નાન ન થાય, અંગવસ્ત્ર થાય, અભ્યંગ અને ફૂલેલ થાય, કેમ કે શ્યામ સ્વરૂપને પ્રતિદિન સ્નાન નથી હોતા. હવે તમે જે ગુરુઘર પાસેથી દીક્ષા લીધી છે એમને એ ઘરની સેવા રીતિ જો તમે એમને ત્યાંથી લેવા જશો તો તમને સેવાવિધિમાં એવું લખેલું મળશે કે આજે માત્ર આજે અભ્યંગ કરાવવા, આજે સ્નાન નહીં કરાવવા. તમે માથું ખંજવાડશો કે મારે ત્યાં તો શ્યામ સ્વરૂપ બિરાજતા નથી, મારે ત્યાં તો લાલન બિરાજે, તો સ્નાન કરાવવા કે ન કરાવવા. આવ્યું ને ખ્યાલમાં? તો હવે ફરીથી બહુ સ્પેસિફિક તમને આજ્ઞા લેવી પડશે કે ગુરુઘર તમારું ભલે શ્યામ સ્વરૂપની સેવા કરતું હોય, ત્યાં પ્રતિદિન સ્નાન ન પણ થતા હોય, તેમ છતાં પણ એ ગુરુઘર પાસેથી તમે ઠાકોરજી પધરાવ્યા છે ને લાલનનું સ્વરૂપ છે તો તમે સ્નાન પ્રતિદિન કરાવો. આ તમને ફરીથી અલગથી ગાઈડલાઈન લેવી પડશે. તો એમાંથી તો પસાર થવું જ પડે દરેકને, એ સમયસર લેતા રહેવું જોઈએ. બાકી એક સ્ટાન્ડર્ડ છે નિત્ય અને ઋતુ ઉત્સવ વગેરે સેવાનો પ્રકાર છે, એ તો ગમે ત્યાં અનુસરી શકાય છે. બધી જગ્યાએ બધા વ્યવહારમાં એકરૂપતા રહેતી હોય તો એ આગ્રહ ઘણો સારો છે એવું અંગત રીતે માનવું છે મારું. જેમ કોઈ પરિવારનો ફેમિલી ડૉક્ટર હોય જે આપણી બધાની નસ જાણતો હોય તો એને ઘણું બધું કહેવું ન પડે, એ મોડું જોઈને આપણને દવા કરી દે. હવે એવી જાતના જો વ્યવહાર આપણે ન રહ્યા હોય, જે ગામમાં જતા હોય સતત બદલી થતી રહેતી હોય, 2500 ડૉક્ટરને 2500 વખત દેખાડ્યું હોય, તો એ બધાને થોડા કોમ્પ્લિકેશન્સ તો આવે છે. એ કઠિનાઈ તો બધાએ સહન કરવી પડશે. મહાપ્રભુજીના સંપ્રદાયનું નામ રુદ્ર સંપ્રદાય છે, હા એવું કહેવાય છે. એ પંચરાત્રની અંદર એવું વિધાન આવે છે કે શ્રી રુદ્ર બ્રહ્મ સનકાહ વૈષ્ણવાહ ક્ષિતિપાવના ચત્વારો તે ભવિષ્યંતિ, ચત્વાર સંપ્રદાય સંપ્રદાયન કલૌ તે ભવિષ્યંતિ ચત્વાર સંપ્રદાયન. તો આજે શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, બ્રહ્મ અને સનક સંપ્રદાય એમ પ્રભુની ઈચ્છાથી આ 4 સંપ્રદાયો કલિકાલની અંદર વૈષ્ણવ સંપ્રદાયોનો ઉદ્ભવ થશે એવું શાસ્ત્રમાં ક્યાંક કહેવાયું છે. એટલે શ્રી સંપ્રદાય એટલે કે રામાનુજ સંપ્રદાય, વિશિષ્ટાદ્વૈતવાદી, બ્રહ્મ સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય એટલે પુષ્ટિમાર્ગ છે, અને સનક વગેરે છે એ સંપ્રદાય એટલે અત્યારે જે ગૌડ સંપ્રદાય કહેવાય છે, ચૈતન્ય એ રુદ્ર આનો સનક સંપ્રદાય કહેવાય છે, એવી પરંપરા ત્યાં કહેવાય છે. અને સત્સિદ્ધાંત માર્તંડ નામનો આપણે ત્યાં એક ગ્રંથ છે બલભદ્રમને ગટુલાલાજી દ્વારા વિરચિત, એની અંદર એમણે આ બધી પરંપરાઓનો બહુ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધો છે, ઠાકોરજીની સેવા કરે છે, પણ પુષ્ટ કરાવેલા નથી તો તેની સેવા કરી શકાય કે કેમ? પુષ્ટ કરાવવા જરૂરી છે, પુષ્ટ કરાવવું જરૂરી છે, કેમ કે મહાપ્રભુજીનો સંબંધ ત્યાં સુધી સ્થાપિત થતો નથી. જેમ આપણે લગ્ન વગેરે વિધિ કરાવીએ, કેટલાક લોકો પ્રેમ વિવાહ કરીને નાસી જાય, પછી કોર્ટ મેરેજ કરી લે પોતાની રીતે, જેને આપણે ગંધર્વ વિવાહ કહીએ, પણ ફરી પાછા સમાજમાં આવે અને સમાજમાં એમના માતા પિતા એમને ધૂમધામથી પાછા પરણાવે, તો એ એક સમાજનું એમાં એ સંબંધમાં સમર્થન છે, શાસ્ત્રનું સમર્થન છે અને ધર્મ વિવાહ છે, એ જાતની એની પછી પુષ્ટિ એ દ્વારા કરવામાં આવે છે. એવી રીતે આપણે ત્યાં પણ પ્રભુ પ્રત્યે કોઈને ભક્તિભાવ ધરાવવામાં કોઈ મધ્યસ્થીની જરૂર નથી, પણ યદી આપણે શ્રી મહાપ્રભુજીના માર્ગથી મહાપ્રભુજીની ને મધ્યમાં રાખી અને પ્રભુ પાસે જવા ઈચ્છી રહ્યા છીએ તો પછી પુષ્ટ કરાવવાની પ્રક્રિયા આપણે ત્યાં શ્રી ગોસાઈજીએ જે વિધિ પ્રકટ કરી છે એ કરાવવી બહુ જરૂરી બની જાય છે. એના વગર આપણે એ પ્રભુ મહાપ્રભુજીનો સંબંધ સ્થાપિત થઈ રહ્યો છે એવું નથી કહી શકતા. છે બીજા કોઈને કંઈ? ઠાકુરજી રુક્ષ્મિણીજીને સાથે હરણ કરીને પધારી ગયા, પછી પછી વિધિપૂર્વક વિવાહ કર્યો. માધવપુરની અંદર મહાપ્રભુજીના બેઠકજીની પાસે વિવાહનો ચોંતરો છે અને આજે પણ માધવપુરમાં એ રુક્ષ્મિણી વિવાહ બહુ ધામધૂમથી ઉજવાય છે. ગામમાં માધવરાયજી બિરાજે છે, એમને વરઘોડામાં પધરાવવામાં આવે ને ત્યાં બધી વિધિ થાય, ને એ બહુ રોચક પ્રસંગ છે ગુજરાતની અંદર. તો એ બધા રાક્ષસ વિવાહ, આસુરી વિવાહ, એ બધા વિવાહના આઠેક પ્રકારો હતા. ભગવાને ચાર પ્રકારના વિવાહો તે વખતે અનુસર્યા હતા, એટલે અપહરણ કરી અને રુક્મિણીજીને પધરાવી ગયા અને પછી વિધિપૂર્વક ફરી પાછા એ વિવાહ પણ કર્યા. એમ કોઈક વખતે પ્રેમ વિવાહ થઈ ગયો તો પાછી વિધિ કરાવી લેવાની. કરીએ સમાપન? શ્રી વલ્લભાધીશ કી ધર્મ સંસ્કાર શિબિર કાકળપુર મુકામે થઈ, એનું ખરેખર સમાપન કરવાનું તો દિલ થતું જ નથી. મીનાબેનની ખૂબ ઈચ્છા હતી ને કા વસંતભાઈએ જે સુંદર ફાર્મ બનાવ્યું એનો લાભ આપણે અહીંયા લીધો, અને એટલી સુંદર જગ્યા છે. ગઈકાલે શશીભાઈએ કહ્યું કે વસંતભાઈની ઈચ્છા એવી જ હતી કે શ્રીજી બાબાના કાર્યમાં જ જો એનો વિનિયોગ થાય, અને અંતિમ ઈચ્છા એમની એ જ હતી કે આમાં જ એનો વિનિયોગ કરાવજો. અને ખરેખર આ જગ્યા એવી છે કે એમાં એનો આ વિનિયોગ થઈ રહ્યો છે, અને આપશ્રીએ પણ પ્રસન્નતા વ્યક્ત કરી છે કે જ્યારે જ્યારે પણ અનુકૂળતા હશે ત્યારે આપણને એનો લાભ મળશે. પુષ્ટિ જીવન જીવવાની જડીબુટ્ટી, એટલે ખરેખર પુષ્ટિ જીવન કેવી રીતે જીવવું એ સહજ રીતે આપશ્રીએ આપણને બતાવ્યું છે, અને જડીબુટ્ટીની અંદર આપણને આપી દીધું છે. જડીબુટ્ટી આપણા માટે સોળસ ગ્રંથ છે, અને એ સોળસ ગ્રંથ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી આ જડીબુટ્ટી કામ લાગવાની નથી. એટલે જડીબુટ્ટીમાં આ સોળસ ગ્રંથની અંતર્ગત પ્રવચનમાળા ગોઠવાઈ અને ઘરે ઘર આપશ્રીએ પણ આજ્ઞા કરી છે તે મુજબ સોળસ ગ્રંથનું અધ્યયન દરેક ઘરમાં થાય એ જરૂરી છે, અને એ આચરણ જ આજની શિબિરની મારી દ્રષ્ટિથી સિદ્ધિ ગણાશે. તો સંકલ્પ કરીએ કે વારંવાર ગોસ્વામી બાલકોના મુખારવિંદથી જ વલ્લભની વાણી આપણે ખૂબ સારી રીતે સમજીએ તો જ આ યથાર્થ થશે. માર્ગમાં આવતા અવરોધો માટે આપણને આપશ્રીએ રેડ એલર્ટ પણ કર્યા છે કે ક્યાં આપણે અટકવાનું છે, ક્યાં આપણે ચાલવાનું છે. તો આંખો આપી પાંખો આપી અહબ બની જો આપણે ના ઉડીએ તો આપણા સામ કોણ કમ ભાગી. તો ફરી એકવાર વલ્લભનો ઘોષ કરીને શ્રી વલ્લભાધીશકી. ગોધરામાં પ્રથમવાર ષોડસ ગ્રંથ પ્રવચનમાળા પુષ્પ એક ગ્રંથ કૃષ્ણાશ્રય પ્રવક્તા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી શરદકુમારજી માંડવી હલોલ સ્થળ વડીલોનો વિસામો બામરોલી રોડ દ્વારકાનગર અન્નપૂર્ણા ટ્રસ્ટની ઉપર સમય સાંજે 4-7 તારીખ 19-20-21 મે અને મંગળ બુધ અને ગુરુ વાર રાખ્યા છે. સંપર્ક માટે ભદ્રેશભાઈ વિજયભાઈ નો સંપર્ક કરી શકો છો અને કૃષ્ણાશ્રય ગ્રંથ ઉપર પ્રશ્નોત્તરી પણ ત્યાં સારી રીતે સમાધાન થશે. તો ગોધરાના વૈષ્ણવો તરફથી અહીંયા બિરાજમાન સર્વે વૈષ્ણવોને ખૂબ ભાવભર્યું આમંત્રણ છે અને બધાએ જ આનાથી લાભાન્વિત થશો અને ત્યાં જવું જ જોઈએ, કારણ કે પંચમહાલ પર ખરેખર આ ખૂબ વર્ષા થઈ રહી છે એટલે અમે તો એવું માનીએ છીએ કે પંચમહાલ ખરેખર ખૂબ નસીબદાર છે. તો હવે આસરાના પદથી આનું સમાપન કરીશું અને મહેશભાઈ દલાલ ભરૂચથી આવ્યા છે એમને હું વિનંતી કરીશ. દ્રઢયીના ચરણન કેરો ભરોસો, દ્રઢયીના ચરણન કે શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગમાજ અધેરો ભરોસો, દ્રઢયીન ચરણન કે સાધન ઓર નહીં આ કલી મે જાસુતનિવે, સુર કહે દિવિ દયાદરો બિના મૂલકો ચેરો ભરોસો, દ્રઢયીન ચરણન કે દ્રઢયીન ચરણન કે ભરોસો, દ્રઢયીન ચરણન કે વલ્લભાધીશ. બીજી એક પંચમહાલની વધાઈ છે. કાલોલમાં 11, 12 અને 13 વિવેક દરિયાશ્રય ગ્રંથ ઉપર આપશ્રીના જ વ્યસનામૃત છે અને ત્યાં પણ આપણે આટલી જ બહોળી સંખ્યામાં હાજર થઈને એનો લાભ લઈશું. શ્રી વલ્લભાધીશકી. ત્યાં કઈ જગ્યા છે? ત્યાં સમય પણ 4-7 અને સ્થળ ત્યાં સુવર્ણ હોલમાં છે, દસારાલ વાડી. સુવર્ણ હોલમાં છે, બે કંઈક અનિવાર્ય સંજોગોને કારણે એ સ્થળ બદલાયું છે. હા, હાઉસિંગ સોસાયટીમાં. તો 4-7 આપણે જઈશું અને આપણી સાથે આપણા 5 વૈષ્ણવોને સાથે લઈને જઈશું તો જ આપણે ખરા વૈષ્ણવ કહેવાઈશું. સાધના રાધા ગોપી હોસ્પિટલ પાસે સરનામું નોંધી લેજો અને અચૂક 4-7. બોલ શ્રી વલ્લભાધી. હા બોલો. સમજી ગયો એમ ને? તો એમએનએલ કરી અને કાયમ માટે ઓટોમાં ન રાખે. ત્યાંની વાત કરો, એની વાત ના, ત્યાં તો હાથમાં પકડી નહીં કરવાનું, ક્યારે બી કરવાનું, સ્ટેન્ડ ઉપર સ્થિર જ હશે. રેકોર્ડિંગ થાય છે. પપ્પા તમે કેમ નહીં કરો?